Thank you. તમે જે કરો છો થોડું કાપવાની તૈયારી કરો તો હું કઉ કાપી લો અંધકાર થઈ ગયો પછી ના રૂપે તારા અહંકાર ને એવી રીતે આ ચોકડી સહન કરે આનો વેદના ના થાય ના એક જ્ઞાન બતા શું કહ્યું અહંકાર તો સોલિડ હતું બે પોલી તો પોલા ભાગ માં સોલિડ સાથે નક્કી કર્યું મારે આમ કરવું છે તો પછી પાર ઉતારે બધી ગજબી સંશક્તિ ઉત્પન્ન થાય તો તે ઇન્જેક્શન નહીં લેવા છતાં લેવું પડે જાગૃત અને એક જણા કહ્યું હતું કે આધુ ધરો છો તમે અંગૂઠો ધરો છો તો શું કરે સાહેબ મારા દીવા આવી હજાર તો અત્યારે બે હજાર જઈ ગયું ત્યાં પૂરી થયું તો મને રહેવા દીધો તો દિવાળી પૂરી થઈ તો અહંકાર શું ના કરો એના તાર બીડી અઢાર તો ના થાય અહંકાર રહે ને બીજું અમેરિકાનો બધો ચકલો છે ને ભાઈ ભાઈ ભાઈ ભાઈ આપડે તો એવું ઓછો નસીબમાં થવાનું જે થશે એમ તેમ મૂકે એ છે ને આધાર જઈએ બધા એના આધાર જ નથી કોઈ જાતનો. આપણા તો પ્રારંભ એમ સમજે કે જે થવાનું હતું તે અંદર ભૂલ જાય, પણ એ પુણસારી કલા લોકો બહુ હોય અને આવા ચગડે ને તો બધી ચગડે આગળ આગળ બની આવે, પણ ભાઈ એમના એમના જેવો કોઈને ના થાય, અને પીએ તારે એમના જેવો નિર્ભય કોઈ ના થાય. નિર્ભય ભાન ગુરુદેવ નિર્ભય થવું હોય ચાર પીઢીઓ લડ્યું, આ ત્રણ પેઢીઓ બધું ક્યારે અમારા છે ને ચાર જે નવી પેઢીઓ અને વ્યવહાર થી ઉપદેશ સાચો નથી, સાચો નથી વ્યવહાર થી ઉપદેશ સાચો નથી, પણ વ્યવહાર માં એમને જેવું દેખાયું કેવું એમને બોલ્યા છે, શું બોલ્યા છે સમજ ભાઈ, કારણ કે આ બોલવામાં તો બહુ જોખમ થાય, આ બોલવાનું આખું લડાઈ કોની જોડે લડાયો છે, વ્યવહાર ના સગાઓ ગુરુઓ પિતાઓ. ના ના, કૃષ્ણ ભગવાન ના ભક્તો આવ્યા હતા મારી પાસે પહોંચ્યા, મને કહે છે આ કૃષ્ણ ભગવાને આ કહ્યું એ સારું કર્યું કહેવાય, તમને કેવું લાગે છે કે અમને એમ લાગે છે કે આવું કર્યું, તો હિન્દુસ્તાન નો કોઈ માણસ આવું કરવાનું કોઈ ગુરુ કે નહીં, ચલો કે અમારા ગુરુ અમારા દાદા અમારા ફલાણા અમારા ફલાણા કાકા દીકરા કોને મારું કે મારી દ્રષ્ટિ કૃષ્ણ ભગવાન થતા જય આવો કૃષ્ણ ભગવાન એટલો એટલા માટે જ કહ્યું કે અર્જુન તું વરખ બની શકી તો જ્યાં જઈશ અને પછી તારામાં ક્ષત્રિય લોહી છે એટલે લડ્યા વગર તું રહેવાનું નથી, તારો ક્ષત્રિય ધર્મ છે કેવું, ક્ષત્રિય ધર્મ, આ તો ગુરુ છે પણ બાપ જોડે લડે ક્ષત્રિય, શું કરે બાપ જોડે લડે ક્ષત્રિય, કોની જોડે ના લડે સરસ ભાઈ ને, એટલે તું લડ્યા વગર રહેવાનો નથી, શાસ્ત્ર ધર્મ છે તારો, અને આમ છે તે તને તારું જે ક્ષત્રિયનો જે યશ નામ કર્મ છે યશ નામ કર્મ એ કાયમ ના અધ્યક્ષ કહેવાશે, કે ધર્મ કુરુક્ષેત્રે એને એને આવો વૈરાગ આવ્યો, શું કહે છે ક્ષત્રિય અને કુરુક્ષેત્રે વૈરાગ આવે, ક્ષત્રિય ને ક્ષત્રિય પાણી ચડે એમ છું, આ તો ક્ષત્રિય ને વૈરાગ આવ્યો એટલે એને કહ્યું ભાઈ આ તો સારું સારું નામ ને મારું નામ બેરું લગોવાશે દુનિયામાં ઘણા કાળ સુધી, શું પેલે પૂછ્યું કે મારે શું કરવું, કયો ધર્મ મારો છે, જય સચિદાન, તમે અમે તમને જોયા છે કે અમારું ધ્યાન ધરો તો તમને તમે કહ્યું તમે તમે સીમંત નું સ્થાન ધરો તો તમે કહ્યું તમે જોયા હોય એનું ધ્યાન રહે ના જોયા એનું શું ધ્યાન રહે એમ તમે કહ્યું એટલે મેં જોયા છે જોયા તો શું કે તમારે મારો મરજ પડી જઈ વાતચીત થાય બધું થાય એમ એમ જોયા કે ધ્યાન કરી આવે એમ પછી ના આવે એનું તમે સૂક્ષ્મ દેહ ભરીએ જ છીએ મુંબઈ રોજ જાય છે તો એનાથી ડુંગર છે અત્યારે અમે જે સાચી વાત નવું કહી હોય ને તો દસમી તમને નવું અનુભવમાં આવે દસમી તમારે માની લેવી છે જયારે અનુભવમાં આવે ત્યારે તો હજી માની લેવી નથી અત્યારે 100,000 રૂપિયા ની આપણી બિલ્ડિંગ હોય બધા ઘરના માણસ કે છે અમારે વેચવું છે આપણે કઈ ના વેચવા જ નથી આ શું થાય વર દાડા સુધી ખેંચ્યું પણ ક્યાં સુધી ખેંચાય વેચાવાનું થયું એટલે એટલે પછી આપણે બધા કે ખર્ચ કર્યા કરે એટલે આપણે કબૂલ કરી કબૂલ કરી અને ત્યાં નોંધણી કામદાર તમે સહી કરી આવ્યા પછી આપણે એ ઘર બિચારે ભરી જાય તો આપણને ચિંતા ના થાય આ કારણ જો હું દાદા નો હું જો આમ નમસ્કાર દાદા ભગવાન નમસ્કાર કરું છું હું તો એમ પટેલ જો એમ પટેલ આ પબ્લિક ટ્રસ્ટ થઈ ગયેલું છે મારી કોઈ ઘરની માલકી નથી પબ્લિકની માલકી છે આની પર માટે આ કઈ ભગવાન નો કઈક આ અવતાર છે આ નહીં તો ભલે નહીં આવું ભર્યું નથી ધંધો ચાલ્યા કરે ખોટમાં ચિંતા ના થાય ગમે ગંધે ગમે પણ પછી ધીમે ધીમે ધીમે ધીમે ખવાય નહીં આખી જિંદગી પણ ખાવા જેવું છે એવું નક્કી થઈ જાય શું થાય આ લોકો કહે છે બધા કે શરીર એના સારું થાય છે એટલે ખાવા જેવું છે એ ખાવા જેવું કર્યું એટલે ગાંઠ શરૂ થઈ ગયું ગાંઠ ઉભી થઈ જાય છે આખી જિંદગી ગવાય નહી બધું પોતે ઘેર થી નક્કી કરી ગયો આ થઈ તું ઘેર થી નક્કી કરી ગયો ભાઈ નહી લેવાય તારો બાપ નો બાપ લઈ જશે તો નહી લેવાય પણ અંદર શું થાય લેવા દેવા છે લેવા દેવા છે લેવા દેવા છે લેવા દેવા છે લેવા દેવા એક વાર પડી લેતા અને એક માણસ લેતો હોય અને મનમાં ખૂંચ્યા કરે અરે આ કેમ ધંધો હે ભગવાન રોટોલેનો ધંધો મારે ક્યાં આવ્યો એ છૂટ્યા કરે છે એની ગાંઠ છૂટ્યા કરે છે ગાંઠ છૂટ્યા કરે છે કે છૂટ્યા કરે છૂટ્યા છૂટ્યા કરે છે એ ગાંઠ ખરાશ થઈ જાય ભલે લે છે તો ખરાશ થઈ જાય પેલો લેતો નથી તો એ ગાંઠ પડે છે છોકરાઓના બધું એનું જ્ઞાન આપીએ છીએ અત્યારથી એમની લાઈફ બગડી ના જાય બગડેલી એને સુધારવી કેવી રીતે, અને સુધરેલી બગડે ને એની કેવી રીતે રક્ષા કરવી, એ તો એને શીખવાડે. ધર્મ નથી એ વિજ્ઞાન છે, ધર્મ જ્ઞાન છે. એટલે એને એમાં કશું બધા લોકો તરત સમજી જવાના. મોક્ષે લઈ જાય એવું વિજ્ઞાન છે, અને સંસારમાં સુખી કરે એવું વિજ્ઞાન છે. ધંધો કરશો નહી, અને કરવો હોય તો ગરીબ ના ના લૂંટો, શ્રીમંત ના લૂંટો. એ તો એક્સપર્ટ હોય, શ્રીમંત તો લૂંટવાનો એક્સપર્ટ હોય. જે સંસારના શ્રીમંતો છે ને એ તો લૂંટવાના એક્સપર્ટ હોય. કઈ ના, સંસારમાં જે શ્રીમંતો છે ને, આ શ્રીમંત ના મળે, અહિયાં છે શ્રીમંત ના મળે, તમારે જે શ્રીમંત આશ્ચર્ય છે એ ના મળે. પણ ત્યાં તો દાદા પેલામાં તો દાદા પેલો ને છે ને સંસારિક બાબત તો મને આ બધા કેડર રોડ ઉપર ને બીજા મહાલક્ષ્મી વાળો આ બધા રોડ ના સ્થિતિઓ મને બોલાય જાય છે. તમને સ્મશાન કેમ લાગે છે? તમને સ્મશાન કેમ લાગે છે? અમને તો મહેલ લાગે છે. સ્મશાન જ છે સ્મશાન, એના મોઢા પર સ્મશાન જ દેખાય આપણને. મોઢા પર આનંદ કે મારું હાસ્ય એ કદી તમે જોશો નહીં. હાસ્ય જોવી હોય તો કોમન કોમન પબ્લિક માં જુઓ, વડોદરા શહેરમાં શહેરમાં આવી લોકો. પણ એમ તો ભાઈ ગૂંચેલો જ હોય આખો ગાડો, ગૂંચેલો હોય આખો ગાડો ગૂંચેલો હોય. એ જેથી આવો મને બોલાવે કઈ નું કઈ નુકસાન થાય છે ને, હું જઉં છું. એક છે તો એવા બોલાવ્યો, કરોડો રૂપિયાની પાર્ટી હતી. શું નામ હતું પેલા, શું થયું તેને? એક્સિડન્ટ થયો તો માથામાં વાગ્યું હતું, અને 15 મહિનાથી બેભાન હતું, અને મોટરમાં વાગ્યું છે. આ ભાઈ હતા ને એ બેભાન પણ 14 મહિના થયા કે 15 મહિના અને 4 દિવસ વાંચ ઉગાડી બેભાન. મોટો હોલ કેવડો, મોટો સ્ટેટ ના કરતા મોટો હોલ હતો. હું ગયો ત્યારે હોલ બધો માણસો થી ભરેલો નહી, શોભા થી જ ભરેલો. બધા જાત જાતના નવી નવી ડિઝાઇન ના ચાલશે ને. અરે હું વાણી તારા બાપ ને લઈ જવા માટે લઈ જતો. આ દોડ ને દેખાડવાની ઈચ્છા બધા એટલે લોકો તો કોઈ સમજણ જ નથી. તું તારી સમજણ મળે ને લોકો ને દેખાડવાનું શું ફાયદો? લોકો ને દેખાડવામાં ગંથી જો નીકળી જાય માણસ ને તો પછી એનું બધું પછી એને ભગવાન માં અંતર કરી લે. મારું કહેવાનું અમારા રસી થી કઈ ગયા રસીડે અમારા રસી ભાઈ હવા બપોર ઉઠે આમાં પેલો અરીસામાં આખા અરીસા જો બાથરૂમ પહેરેલું હોય ને, સારું બાથરૂમ પહેરેલું ને, કોઈ કોઈ પૂછડે માર માર માર માર કરે. અમારા રસી ભાઈ ઔરંગાબાદ એમને જ જવાનું ને? બીજો હંતો છે, હંતો એટલે સમજો ને, બસ બસ હંતો તમે સમજી ગયા એને બિચારા પેટ કરવા પૂરતું, એને પૈસા લેવાના હંતા ને એને શું લેવા રહ્યા, આપણને ના પૂરું પટેલ મને બે મોકલી આપજો, બે તમે લઈ જજો, તો ચાલો મોકળો બોકડો બનાવી એ પીરો વેરીને મોકળો બનાવ્યો 45 રૂપિયા ખરચ થયો છે ને ચાલીમાં, એમને સારો પતા પણ થઈ જાય, વિડીયો વાયરિંગ કર્યો, મુરત બન્યા અને ચોરી ચોર થયા, તો સરકાર ના ચોર ખોટું જાય, સરકાર ની ચોરી એ ચોરી નહીં, હા સરકાર ની ચોરી એ ચોરી નહીં, આ શેઠ લોકો ની ફિલોસોફી છે દાદા, કે સરકાર ની ચોરી એ ચોરી નહીં, નવાણું ટકા લોકો ચોર હોય તો 1% શું કરે છે, 99% વેપારી લોકો ચોર હોય એમાં 1% સાવકાર શું કરે છે, ના પણ 99% છે જ ને, અચ્છા હું એ જ કહું છું તો તમે 1% શું કરે, ધંધામાંથી બહાર નીકળી જવું પડે, કશું થાય નહીં, કે એક ધંધામાંથી બહાર નીકળી જવું પડે, ના ધંધામાં બહાર કશું નીકળતા, બેન પાસે રક્ષણ હોય હંમેશા, તે ચોખ્ખો માલ જવું પડે, રક્ષણ શું પંપ જ ના લાગે, ઓનેસ્ટ ડિસઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલીસ નેટ, 3/2/1979 રાવજીભાઈ પટેલે ત્યાં અલકાપુર સવારે પ્રકૃતિની કુદરતમાં ફેર નહીં દાદા, પોતાની પ્રકૃતિ અને કુદરત જુદી ને, પ્રકૃતિ કુદરત પ્રકૃતિ જુદી જુદી થઈ ને, એટલે જુદી કુદરત પેગી ગઈ, તો ચલો મહાસાગર કહેવાય ને, આ તો દિયો કહેવાય, એ શું કહેવા માંગો છો, એ કુદરતી જ છે ને, કુદરત ને કુદરતની બહાર ને, તો પછી કુદરતની આજે બ્રહ્મચર્યની વાતો કરે, હતા તો લેખ હતો, બ્રહ્મચર્યની વાતો કરે એ અકુદરતી નથી થતું, અકુદરતી નથી થતું, કુદરતી કરવાની જરૂર એટલા માટે છે, મન ને એવી વસ્તુ છે કે જે રીતે જતું હોય તે રીતે નહીં પણ પૂરતું વધી જાય છે, એને આનંદ માની બીજ પારે જુદા પાર વગરના બહુ સરસ મજાનું, એમાં દાદા કેટલાકને એવું હોય છે ને, કેટલાકને વિશેષ રુચિ હોય છે, કેટલાકને ઓછી રુચિ હોય છે, કેટલાકને બિલકુલ એની રુચિ જ નથી હોતી, એ પણ પૂર્વનું લઈને આવેલો ને, કેટલાકને એમાં રુચિ જ નથી હોતી, રુચિ ઉત્પન્ન નથી થતી, અને કેટલાકને એ રુચિ વધારે પડતી પણ હોય છે, હા પણ એ પૂર્વનું જ લઈને આવેલો ને, એ વિષય એટલો એવો છે કે એમાં બહુ દેખાવ આવી ગયો, એક તો ભોગવ્યું કે પછી ત્યાં જવાની એના પર, હા પણ એ પૂર્વનું લઈને આવેલો ને, એવું પૂર્વનું લઈને આવેલો ને, એ લઈને આવ્યો પણ ચિત્તાનો તો એ લઈને નથી આવ્યો, ચિત્તને કંટ્રોલ કરી શકે ચિત્તાને, ત્યાં ચિત્ર આવતું છટકી જાય છે હાથમાંથી, તો તે ના કહેતો છટકી જાય, એટલા માટે છોકરાઓને એ ભાવ મારે સારું, છોકરા તો એક જ છોકરો અડ્યો હોય ને પછી રાત દાડો એ સ્વપ્ન આજે પ્રથાઓ છે ને સાથે સુવાની ને એ આ છોકરાઓને ગમે ને એ ખોટી છે બધી પ્રથાઓ આ પ્રથાઓ સાથે સુવાની બધી પ્રથાઓ જ અમુક ખોટી છે ખોટી પ્રથાઓ પ્રથાઓ બધી ખોટી છે બધી આ તો સંજયવારી પ્રજા નહીં ને હું દુગાડી દીધું બધી વાર અને પછી છોકરા એમ જ મારી લે છોકરો છોકરીઓ કે આ પ્રમાણે હોય આ જ મુખ્ય વસ્તુ છે બરોબર વાંધો નથી એ જ એનાથી ઘણીમાં જે ચિત રહેતું હોય ને કાયમ કાયમ તો એટલા પૂરતું જ રહેશે ને કાયમ રહેતું નથી ને ના અરે બીજું દિવસ બીજું પાછું દસો હું એ કહું છું એટલે એટલે ભટકે છે મૂળમાંથી ઉડાડી દેવા જેવી વસ્તુ છે એનાથી જ ઉભો રહ્યો સંસાર કરે વિચારમાં નિરિકાર થતો આવડે નહીં વિચાર બધો નિરિકાર થતો આવડે નહીં તો બધું ઉદ્યોગામી થાય એનું બધું એનાથી ઉત્પન્ન થાય છે ને બધી સંબંધી હોય પછી આજ્ઞા કેવી રીતે અપાય જે બનવાનો છે છોડાય છે ના ના જ્ઞાની પુરુષ ની આજ્ઞા કરતો પીલા નો ફોર્સ બહુ જબરો હોય છે ને એટલે આજ્ઞા ફાગલા ને બધું ફેંકી દે પેલા નો નિશ્ચય હોય તો અમારી આજ્ઞા કામ બરાબર ઘણા માણસ નું કામ કરે શું પૂછ્યું હતું એની પાસે કામ કરી લેવા જેવું મોક્ષ સુધી ચાલી જવાનું છે ને ભારત ભારત ગમે તારે રૂપક મળી આવે ફોન આવે વહેલા આવે જયારે એનો ટાઈમ થાય ત્યારે આવવાના તો ખરા જ હા અમુક રૂપક માં અમુક માં ના અમુક વધ્યા નીકળે ત્રણ બે ઓગણસી રાવજી પણ ત્યાં સાંજે અલકાપુરી શ્રેષ્ઠ અવતાર શી તે કહેવાય તો કોઈ શ્રેષ્ઠ અવતાર શી કહેવાય? ના, શ્રેષ્ઠ અવતાર છે બધા જાનવરો કરતા મહાન મહાન ઋષિઓ. કેવા કેવા પંખ મને બતાડો, મને બતાડો એક જણ કે આ જાનવર કરતા મહાન સુખી છે. પંખા છે એમની પોતાની અનસમજણ થી દુઃખ છે. આવું સુખ તો પોતાનું કોઈ કોઈ અવતાર માં ના મળ્યું હોય. આવું દુઃખ અવતાર કોઈ અવતાર માં ના મળ્યું હોય. અણસમજણ નું દુઃખ છે તે આપડે કહી છે તો હવે અણસમજણ કાઢી નાખો ભાઈ. આપડે બધું સુખ છે તમે સમજા અણસમજણ કરા રાખે નબળો છે. તો ગયું એમાં જન્મ ની રાતે બત્રી પાસે રસોઈ છે, વહેતો ને સાથે એક ભાત ની નહીં મળતી, ઘાસ ખાવું પડે છે, જમતો નથી, ભોગવતો પ્રાપ્ત નહી, ભોગવતો નથી, અપ્રાપ્ત નહી. આપણને જ્યારે વાત જવા શું પક્ષીઓ ને આપણને લેને થાય એવું છે જ નહીં. કચાર છે દૂર કરવાની છે જ્ઞાની દૂર નથી રહેવાના. દીપક કઈ ગયો તારે લેમેલ થાય કોઈ જાણે થતી હોત કે લખી લેમેલ સમજી ગયો એ જુદી વાત છે. લેમેલ થાય છે એ વાસ્તવિક છે ને સમજી ગયો એ વાસ્તવિક છે. સમજણ સમજી ગયો એ વાસ્તવિક છે, લેમેલ થાય છે એ વાસ્તવિક છે. જ્યાં સમજણ સમજવું તેને ક્યારે લેમેલ નથી. આ મારી પાંચ આજ્ઞા પાળન મહાવીર સ્વામી જેવો ફરે એવો છે, પણ એને પાળે નહીં અને બીજે ઉપયોગ નથી પણ રાખતો નથી. આ ઘોડાઘડી વાંચીએ પણ ઊંઘતા ઊંઘતા વાંચીએ તો ભીત કહેવાતી. આટલી જાગૃતિ આપી છે સુખ છે અંદર, ચિંતા ની લાય બંધ થઈ ગઈ. કરેક્ટ, બિલકુલ કરેક્ટ. કેટલા વર્ષથી કરેક્ટનેસ થતી નહીં સારી? દોઢ બે વર્ષ તો થઈ ગયા. બે વર્ષ થી તો બરોબર એક કાર્ય છે. બે વર્ષ થી એક સેક્રેટરી કરેક્ટનેસ કહી રહી છે. હે, નિરંતર સમાધિ નોકરી કરે છે, બધું કરે છે. મા બાપ વળે છે નહીં, મા બાપ વળે તે જુએ છે. અને એ જ મા બાપ પાસે એને વસ્ત થઈ ગયો. કારણ કારણે આવો છોકરો ક્યાંથી લાવે છે? ઘોડા ગાડી વાળાઓ જે એ ઉપયોગ રાખે છે એ તો એનો એની લાઈન ની જાગૃતિ છે. એમાં આત્મા નો ઉપયોગ ક્યાં આવ્યો? એમ એમાં આત્મા નો ઉપયોગ શો નો આવ્યો? એમ આ મોટર વાળો જરા આમ જોઈ ને આખું મારા જાય તો દાદા એ તો એની એની લાઈન ની જાગૃતિ છે. એને એ તો એની લાઈન જે છે ને હકવાની લાઈન છે ને એની જાગૃતિ છે. અમે જાગૃતિ આપી છે, જાગૃતિ વાપરવાની ફેર પડી ગઈ. જરા જાગૃતિ વાપરતા નથી. જરા મારી ઠંડક ભરી તમે તમે રૂમ છે શું ચાલો ટેવ કટેવ પડી ગયો એવું ના કરે. એક સેકન્ડ નથી ગયેલી ગઈ એને બધું પૂછી કર્યું, બધું બધું ક્રોસ કરીને પૂછી લીધું. આમ કેસર છે ને એના બાપ છે ત્યારે એની પર એટલો બધો ખુશ થઈ ગયો કે ન પૂછી રહ્યા. કારણ કે આજ્ઞામાં રહેવાનું શીખ્યા છે. આજ્ઞા શબ્દ શબ્દ આજ્ઞા એ જ ધર્મ છે. શું કરવા સંસારમાં તમે શું કરવાના છે? સંસાર તો સંદાસ ઉતરે તો ઉતરવા દેવાનો, નહીં તો નકામા સંદાસ લઈ જવાનું છો. તમને પરિણામ આવ્યા છે. અમે તો સાહેબ કે મારે એટલો એક છોકરો પણ મમતા રહો, મને દેખ રહી રહેતી રહી છોકરા લઈ મમતા રહે મારી પર રહીને. લાગે છે આમ થાય પણ એ દેખાય પાછી એટલું અવળી હોય. શું કહ્યું? પરિગ્રહ કહેવાય. શું કહેવાય? છોકરા છોરીઓ બધું પરિગ્રહ છે. પરિગ્રહ માથે મૂકી અને દુઃખમાં ખાવાનો છે. બધું સંસાર છે. પરિગ્રહ ઓછા હોય સંસાર. અત્યારે કઈ આપણે ધારી ભાઈ ઓછું થતું નથી. એની મેરે ઓછું હોય તો મહાન પૂર થઈ હોય તરીકે રાખી ના દેવાય. વ્યવસ્થિત છે ને? વ્યવસ્થિત આધાર ભેગો તો આપડો ઉપયોગ ના ગભરાવા જેવું છે. આ બધા વાતો કરેલી